श्री पद्म पुराण उत्तरखंड अध्याय 70 फागण मास ने विजया तथा आमलकी एकादशी नु महात्म्य। युधिष्ठिरे पूछ्यू, हे वासुदेव, फागण कृष्ण पक्ष में जे एकादशी आवे छे तेनु नाम शू छे ते कृपा करी कहो। भगवान श्री कृष्ण बोलिया, हे युधिष्ठिर, एक बार नारद जीए कमलासन पर विराजमान ब्रह्मा जी ने प्रश्न पूछो तो, हे सूर्यश्रेष्ठ, फागण कृष्ण पक्ष में जे विजया नाम एकादशी आवे छे तेना पुण्यनु कृपा करीने वर्णन करो। ब्रह्मा जीए कही, हे नारद, सांभळो, हूँ एक उत्तम कथा कहूँ छू जे पापों अपहरण करनारी छे। आ व्रत बहु प्राचीन पापनाशक अने पवित्र छे। आ विजया नामनी एकादशी राजाओं ने विजय प्रदान करे छे, एमां लगीरे संदेह नथी। पूर्वकाळनी वात छे, भगवान श्री रामचंद्रजी 14 वर्ष माटे वनमां गया अने पंचवटीमां सीता तथा लक्ष्मण साथे रहेवा लाग्या। त्यां रहेता हता त्यारे रावणे चालाकीपूर्वक विजयात्मा श्रीरामनी तपस्वीनी पत्नी सीताने हरी लीधा। ते दुःखथी श्रीराम व्याकुळ थई गया। ते समये सीतानी शोध करता तेओ वन में घूमवा लाग्या। थोड़े दूर जता तेमने जटायु मळ्या, जेमनो आयुष्य समाप्त थई चूक्यु हतु। आ पछी तेमणे कबंद नामना राक्षसनो वध कर्यो। पछी सुग्रीवनी साथे तेमनी मित्रता थई। त्यार पछी श्रीरामने माटे वानरोनी सेना एकत्रित थई। हनुमानजीए लंकाना बगीचामां जईने सीताजीना दर्शन कर्या अने तेमने श्रीरामना चिन्ह रूपे मुद्रिका आपी। आ तेमणे महान पुरुषार्थनु काम कर्यु हतु। त्यांथी पाछा आवीने तेओ श्रीरामचंद्रजीने मळ्या अने लंकाना बधा समाचार कह्या। हनुमानजीनी वात सांभळीने श्रीरामे सुग्रीवनी अनुमति लईने लंकामां प्रस्थान करवानो विचार कर्यो अने समुद्रना किनारे पहोंचीने तेमणे लक्ष्मणने कह्युं, सुमित्रानंदन, क्या पुण्यथी आ समुद्रने पार करी शकाय। आ अत्यंत अगाध अने भयंकर जलचरोथी भरपूर छे। मने एवो कोई उपाय देखातो नथी जेथी आ समुद्रने सहलायथी ओळंगी शकाय। लक्ष्मणे कह्युं, हे महाराज, तमे स्वयं आदिदेव अने पुराण पुरुष पुरुषोत्तम छो, तमाराथी शुं अजाण्युं छे। अहीं द्वीपमां बगदालभ्य मुनि रहे छे। અહીંથી અડધો યોજન દૂર તેમનો આશ્રમ છે। હે રઘુનંદન, તે પ્રાચીન મુનીશ્વરની પાસે જઈને તેમને આનો ઉપાય પૂછો। લક્ષ્મણની આ વાત સાંભળીને શ્રીરામચંદ્રજી મહામુનિ બદકાલભ્યને મળવા માટે ગયા। ત્યાં જઈને તેમણે મસ્તક ઝુકાવીને મુનિને પ્રણામ કર્યા। મુનિ તેમને જોતા જ ઓળખી ગયા કે આ પુરાણ પુરુષોત્તમ શ્રીરામ છે, જે કોઈ કારણવશ મનુષ્ય શરીરમાં અવતર્યા છે। તેમને જોઈને મહર્ષિને બહુ પ્રસન્નતા થઈ। તેમણે પૂછ્યું, હે શ્રીરામ, તમારું અહીં આગમન કેમ થયું છે? શ્રીરામ બોલ્યા, હે બ્રહ્મન, તમારી કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવા માટે સેના સાથે સમુદ્રના કિનારે આવ્યો છું। હે મુને, હવે જે રીતે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય બતાવવાની મારા પર કૃપા કરો। બદકાલભ્યે કહ્યું, હે શ્રીરામ, ફાગણના કૃષ્ણ પક્ષમાં જે વિજયા એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી તમારો વિજય થશે। તમે પોતાની વાનર સેના સહિત અવશ્ય સમુદ્રને ઓળંગી જશો। હે રાજન, હવે આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો। 10મીના દિવસે એક કળશ સ્થાપિત કરો। તે સોના ચાંદી તાંબુ કે માટીનો પણ હોઈ શકે છે। તે કળશમાં જળ ભરીને તેમાં પલ્લવ નાખી દેવા। તેની ઉપર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી। પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળ સ્નાન કરવું। કળશને પુનઃ સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો। માળા, ચંદન, સોપારી તથા નારિયેળ વગેરે દ્વારા વિશેષ રૂપે તેનું પૂજન કરવું। કળશની ઉપર સપ્ત ધાન્ય અને જવ મૂકવા। ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્ય દ્વારા પૂજન કરવું। કળશની સામે બેસીને તે પૂરો દિવસ ઉત્તમ કથા વાર્તા દ્વારા વ્યતીત કરવો। તથા રાત્રે પણ જાગરણ ત્યાં જાગરણ કરવું, અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થાય પછી તે કળશને કોઈ જળાશય પાસે નદી તળાવ કે ઝરણાના તટ પર લઈ જઈને સ્થાપિત કરવો અને તેની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત તે કળશનું વેદવેતા બ્રાહ્મણને દાન કરી દેવું. કળશ ઉપરાંત બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ. હે શ્રીરામ, તમે તમારા યુથપતિઓની સાથે આજ વિધિ પ્રમાણે યત્નપૂર્વક વિજયાનું વ્રત કરો, એનાથી તમારો વિજય થશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ સાંભળીને શ્રીરામચંદ્રજીએ મુનિના કથનાનુસાર વિજયા એકાદશીનું વ્રત કર્યું. તે વ્રતના પ્રભાવથી તેઓ વિજયી થયા. તેમણે યુદ્ધમાં રાવણને માર્યો, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા. હે વત્સ, જે મનુષ્ય આ વિધિ પ્રમાણે વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને તેમનો પરલોક પણ અક્ષય રહે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ માટે વિજયાનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રીકૃષ્ણ, મેં વિજયા એકાદશીનું મહાત્મય જે મહાન ફળ આપનારું છે તે સાંભળ્યું. હવે ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે મહાભાગ ધર્મનંદન, સાંભળો, તમને અત્યારે તે પ્રસંગ સંભળાવું છું જેને રાજા માનધાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યો હતો. ફાગણ શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહે છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે. માનધાતાએ પૂછ્યું, હે દ્વિજશ્રેષ્ઠ, આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ તે મને જણાવો. વશિષ્ઠજીએ કહ્યું, હે મહાભાગ સાંભળો, પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ બતાવું છું. આમળાનું મહાન વૃક્ષ છે જે સર્વ પાપોને નાશ કરનારું છે. ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમા જેવું કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું. તે બિંદુ પૃથ્વી પર પડ્યું એમાં તેમાંથી આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું. આ બધા વૃક્ષોનું આદિ વૃક્ષ કહેવાય છે. એ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. તેમનાથી આ પ્રજાઓની સૃષ્ટિ થઈ. દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો. તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા. જે વિષ્ણુનું પ્રિય આમળાનું વૃક્ષ હતું હે મહાભાગ, તે જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તેઓ એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષને જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ એટલે કે પાકર વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પ જેવા જ છે, જે બધા જ અમારા પરિચિત છે, પરંતુ આ વૃક્ષને અમે જાણતા નથી. તેમને આ પ્રમાણે ચિંતા કરતા જોઈને આકાશવાણી થઈ, હે મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે જે વિષ્ણુને અતિ પ્રિય છે. આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે. સ્પર્શ કરવાથી એનાથી બે ગણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી સદા પ્રયત્નપૂર્વક આમળાનું સેવન કરવું જોઈએ. આ સર્વ પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, થળમાં ભગવાન રુદ્ર, ડાળીઓમાં મુનિ, કુંપણોમાં દેવતા, પાંદડામાં વસુ, ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિનો વાસ છે. આમળાનું વૃક્ષ સર્વ દેવમય હોવાનું બતાવવામાં આવ્યું છે. તસ્યા મૂલે સ્થિતો વિષ્ણુ સ્તદ દુર્ધવમ ચ પિતામહ સ્કંદે ચ ભગવાન રુદ્ર સંસ્થિત પરમેશ્વર શાખાશુ મુનય સર્વે પ્રશાખાશુ ચ દેવતા પર્ણેશુ વસવો દેવા પુષ્પેશુ મૃતસ્તથા પ્રજાનામ પતય સર્વે ફલસ્વેવ વ્યવસ્થિતા સર્વદેવમયી યેષા ધાત્રી ચ કથિતા મયા. 47મા અધ્યાયના 20-23 શ્લોક સંખ્યા. તેથી વિષ્ણુ ભક્તો માટે આ પરમ પૂજ્ય છે. ઋષિ બોલ્યા, એટલે કે અવ્યક્ત રૂપે બોલનારા મહાપુરુષ, અમે લોકો તમને ક્યાંથી સમજી શકીએ કે તમે કોણ છો, દેવતા છો કે કોઈ બીજા, અમને યથાર્થ રીતે બતાવો. આકાશવાણી થઈ. જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનોના સ્રષ્ટા છે, જેમને વિદ્વાનો પણ કઠિનતાથી જોઈ શકે છે, તે જ સનાતન વિષ્ણુ હું છું. દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને તે બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. તેમને ભારે વિસ્મય થયો. તેઓ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ બોલ્યા, સંપૂર્ણ ભૂતોના આત્મસ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે. અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે. દામોદર કવિ સર્વજ્ઞ અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે. હે માયાપતે, તમને નમસ્કાર છે, તમને પ્રણામ છે. તમે વિશ્વના સ્વામી છો, તમને નમસ્કાર છે. ઋષિએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, હે મહર્ષિઓ, તમને કયું અભિષ્ટ વરદાન આપું? ઋષિ બોલ્યા, હે ભગવાન, જો તમે પ્રસન્ન છો તો અમને અમારા હિતને માટે કોઈ એવું વ્રત બતાવો જે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોય. શ્રી વિષ્ણુ બોલ્યા, હે મહર્ષિઓ, ફાગણ શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્ર સાથે દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય આપનારી અને મહાન પાતકોનો નાશ કરનારી છે. હે દ્વિજવરો, તેમાં જે ખાસ કર્તવ્ય છે તે સાંભળો. આમલકી એકાદશી આમળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. એનાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે અને તેને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. હે વિપ્રો, આ બધા વ્રતોમાં ઉત્તમ વ્રત છે જે મેં તમને બતાવ્યું છે. ઋષિ બોલ્યા, હે ભગવાન, આ વ્રતની વિધિ બતાવો એ કઈ રીતે પૂર્ણ થાય છે? એના દેવતા નમસ્કાર અને મંત્ર ક્યાં છે? તે વ્રતમાં સ્નાન અને દાન કઈ રીતે કરવું જોઈએ? પૂજનની વિધિ શું છે તથા તેના મંત્રો ક્યાં છે? આ બધા આ બધી વાતોનું યથાર્થ રીતે વર્ણન કરો. ભગવાન વિષ્ણુએ એ કહ્યું, હે દ્વિજવરો, આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તે સાંભળો. એકાદશીએ સવારે દાતણ કરીને એવો સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ, હે અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ, તમે મને શરણમાં રાખજો. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી, મર્યાદા ભંગ કરવાવાળા તથા ગુરુપત્ની ગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી. પોતાના મનને વશ કરીને નદીમાં, તળાવમાં, કૂવા પર અથવા ઘરમાં સ્નાન કરવું. સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવવી. માટી લગાવવાનો મંત્ર અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે હર મે પાપમ જન્મ કોટ્યામ સમર્જિતમ. 47મો અધ્યાયનો 43મો શ્લોક. હે વસુંધરે, તમારી ઉપર અશ્વ અને રથ ચાલ્યા કરે છે તથા વામન અવતારના સમયે ભગવાન વિષ્ણુએ પણ તમને પોતાના પગથી માપ્યા હતા. હે મૃતિકે, મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે, મારા તે બધા પાપોને હરી લો. સ્નાન મંત્ર. ત્વમ માતઃ સર્વભૂતાનામ જીવનમ તંતુ રક્ષકમ શ્વેદ જોદભિજ જાતિનામ રસાનામ પતયે નમઃ. સ્નાતો અહમ સર્વતીર્થેષુ હૃદ પ્રસ્ત્રવણેષુ ચ નદીષુ દેવ ખાતેષુ ઇદમ સ્નાનમ તુ મે ભવેત. 47મા અધ્યાયના 44-45 શ્લોક સંખ્યા. હે જળના અધિષ્ઠાત્રી દેવી, હે માત, તમે પ્રાણી માત્રને માટે જીવન છો. તે જ જીવન જે સ્વેદજ અને ઉદ્ભિજ જાતિના જીવોનું પણ રક્ષક છે. તમે રસોની સ્વામીની છો, તમને નમસ્કાર છે. આજે મેં સંપૂર્ણ તીર્થો, કુંડો, ઝરણા, નદીઓ અને સરોવરોમાં સ્નાન કરી લીધું. મારું આ સ્નાન ઉક્ત બધા સ્નાનોનું ફળ આપનારું થાવ. વિદ્વાન પુરુષે પરશુરામની સોનાની પ્રતિમા બનાવડાવી જોઈએ. પ્રતિમા પોતાની શક્તિ અનુસાર અથવા અડધા માસા એટલે કે ગ્રામની અડધા માસા ગ્રામની સોનાની હોવી જોઈએ. સ્નાન પછી ઘેર આવીને પૂજા અને હવન કરો. ત્યાર પછી બધી સામગ્રી લઈને આમળાના વૃક્ષ પાસે જવું. ત્યાં વૃક્ષ પાસેની જમીન વાળી જોડીને લીપી પોતીને શુદ્ધ કરવી. શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્રપાઠ પૂર્વક જળથી ભરેલા નવ કળશની સ્થાપના કરવી. કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે પધરાવવા. શ્વેત ચંદનથી કળશને ચર્ચિત કરવો. કંઠમાં પુષ્પમાળા પહેરાવી સુગંધિત ધૂપ અર્પણ કરવો. પ્રગટાવેલા દીવાને સજાવીને રાખો, અર્થાત બધી રીતે સુંદર દ્રશ્ય ઊભું કરવું. પૂજાને માટે નવી છત્રી, પગરખા અને વસ્ત્ર પણ મંગાવીને તૈયાર રાખવા. કળશની ઉપર એક પાત્ર મૂકીને તેને લાજા એટલે કે ધાણીથી ભરી દેવું. પછી તેની ઉપર સોનાની પરશુરામજીની સ્થાપના કરવી. વિશ્વકાય નમઃથી તેમના ચરણોની, વિશ્વરૂપિણે નમઃથી બંને ઘૂંટણોની, ઉગ્રાય નમઃથી બંને જાંઘોની, દામોદરાય નમઃથી કટિભાગની, પદ્મનાભાય નમઃથી ઉદરની, શ્રીવત્સધારીણે નમઃથી વૃક્ષસ્થલની, ચક્રિણે નમઃથી ડાબી ભુજાની, ગદિને નમઃથી જમણી ભુજાની, વૈકુંઠાય નમઃથી કંઠની, યજ્ઞમુખાય નમઃથી મુખની, વિશોક નિધયે નમઃથી નાસિકાની, વાસુદેવાય નમઃથી નેત્રોની, વામનાય નમઃથી લલાટની, સર્વાત્મને નમઃથી સંપૂર્ણ અંગોની તથા મસ્તકની પૂજા કરવી. પૂજાના આ જ મંત્ર છે. ત્યાર પછી ભક્તિપૂર્વક શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવી પરશુરામજીને અર્ધ્ય આપવો. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે. નમસ્તે દેવ દેવેશ જામદગ્નયે નમો અસ્તુ તે ગૃહાણા અર્ધ્યમ અર્ધ્યમિમમ અર્ધ્યમિમમ દત્તમામલ કયા યુત્તમ હરે. 47મા અધ્યાયનો 43મો શ્લોક છે. હે દેવ દેવેશ્વર, અહીંયા 47 જગ્યાએ 48 કે કોઈ શ્લોક સંખ્યા બીજી હોય છે, કારણ કે 43મો શ્લોક પહેલાં આવી ચૂકેલો છે. હે દેવ દેવેશ્વર, હે જમદગ્ને, હે જમદગ્નિ નંદન, હે વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી, તમને નમસ્કાર છે, નમસ્કાર છે. આમળાના ફળની સાથે આપેલો મારો આ અર્ધ ગ્રહણ કરો. ત્યાર પછી ભક્તિયુક્ત ચિત્તે જાગરણ કરવું. નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન તથા શ્રી વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરે દ્વારા તે રાત્રિ વ્યતીત કરવી. ત્યાર પછી ભગવાન વિષ્ણુના નામ લઈ લઈને આમળાના વૃક્ષની પરિક્રમા 108 અથવા 28 વખત કરવી. પછી સવાર થાય ત્યારે શ્રી હરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી. પરશુરામજીનો કળશ, બે વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓ દાન કરી દેવી અને એવી ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી આમળાના વૃક્ષનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધવત બ્રાહ્મણોને ભોજન કરાવો. ત્યાર પછી કુટુંબીઓ સાથે બેસીને પોતે પણ ભોજન કરો. આ પ્રમાણે કરવાથી જે પુણ્ય થાય છે તે હું કહું છું, સાંભળો. સંપૂર્ણ તીર્થોનું સેવનથી જે પુણ્ય મળે છે તથા સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તે બધું ઉપયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે. સમસ્ત યજ્ઞોની અપેક્ષા પણ વધારે ફળ મળે છે એમાં જરાય સંદેહ નથી. આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે, જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કરી સંભળાવ્યું છે. વશિષ્ઠજી કહે છે, મહારાજ આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી તે બધા મહર્ષિઓએ ઉક્ત વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું. હે નૃપશ્રેષ્ઠ, એ જ પ્રમાણે તમારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, આ દુર્ધર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારો છે. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.